سورة نوح سورة نمبر 71. بسم الله الرحمن الرحيم. شروع کرو چھو خوب اج موٹا مہربان نے بہو جی رحم والا اللہ نا نام تھی. اننا ارسلنا نوحا الى قومه ان انذر قومك من قبل ان يأتيهم عذاب أليم. بے شک اموئے نوح نے تینی قوم طرف ایوا حکم ساتھ موکلیا ہتا کہ تو تاری قوم اوپر دکھ آپتا عذاب آوے تے پہلا تے اونے بیوراو. قال يا قوم انی لکم نذیر مبین. تینے کہیو کہ اے ماری قوم بے شک ہوں تمہارا ماٹے ایک کھلو بیوراو نارو چھو. તમે અલ્લાહની ઇબાદત કરો ને તેનાથી બીતા રહો ને મારું કહેવું માનતા રહો. જો એમ કરશો તો તે તમારા કેટલાક ગુના માફ કરી દેશે અને તમને એક નક્કી કરેલા સમય સુધીનો મોકો ને મોહલત આપશે. બેશક અલ્લાહે નક્કી કરેલો સમય જ્યારે આવવા લાગશે ત્યારે તેને મોકૂફ કે મુલતવી રાખી શકાતો નથી. અગર તમે જાણતા હો તો. પછી લોકોએ તેનું કહેવું ન માન્યું ત્યારે નૂહે અર્જ કરી કે એ મારા પાલનહાર, મેં મારી કોમને રાત તથા દિવસ તારી તરફ બોલાવ્યા કરી, પણ મારા બોલાવવાનો નતીજો એ આવ્યો કે જેટલા વધારે મેં તેમને બોલાવ્યા તેટલા વધારે તેઓ દૂર ભાગ્યા. أصابعهم في آذانهم واستغشوا ثيابهم وأصروا واستكبروا استكبارا. અને મેં જ્યારે જ્યારે તેમને આ મકસદ માટે બોલાવ્યા કે તું તેમના ગુના માફ કરે ત્યારે તેઓ પોતપોતાના કાનોમાં આંગળા ખોસતા રહ્યા ને મારાથી સંતાવા માટે પોતાના લુગડા ઓઢી લીધા ને પોતાની જ વાત ઉપર અડી રહ્યા ને હદથી વધારે અભિમાન કરતા રહ્યા. પછી મેં તેમને મોટા અવાજે બોલાવ્યા. પછી તેમને જાહેર રીતે સમજાવ્યા અને જોઈએ તેટલું ખાનગી રીતે પણ સમજાવ્યા ને કહ્યું કે તમે તમારા પાલનહારથી બક્ષિસ માંગો, બેશક તે મહાબક્ષવા વાળો છે. અલ્લાહ તમારા માટે આસમાન પરથી ખૂબ જ પાણી વરસાવશે ને માલ તથા ઓલાથી પણ તમારી મદદ કરશે ને તમારા માટે બગીચા પેદા કરશે ને તમારા માટે નદીઓ વહાવશે. તમને શું થઈ ગયું છે કે તમે અલ્લાહ માટે માન ને ઇજ્જત ધરાવતા નથી, જો કે તેણે તમને જુદી જુદી તરહના પેદા કર્યા છે. શું તમે આ નથી જોતા કે અલ્લાહે એક ઉપર એક એમ સાત આસમાનો કેવી રીતે પેદા કર્યા છે, ને તેમાં ચાંદને એક પ્રકાશ બનાવ્યો છે, અને સૂરજને એક પ્રકાશ તો દીવો બનાવ્યો છે. અને અલ્લાહે તમને લીલોતરીની જેમ જમીનમાંથી ઉગાડ્યા છે, પછી તે તમને તેમાં જ પાછા ફેરવી દે છે, અને એક વખત તેમાંથી જ પાછા તમને કાઢશે. અને અલ્લાહે જમીનને તમારા માટે પાથરનું બનાવી છે કે જેથી તમે તેના પહોળા પહોળા રસ્તા ઉપર ચાલો ફરો. પછી નૂહે અર્ઝ કરી કે એ મારા પાલનહાર, તેમણે મારી નાફરમાની કરી અને તે શખ્સની તાબેદારી કરી કે જેના માલ તથા ઔલાદે તેનું નુકસાન જ વધાર્યું છે. અને તેઓ મોટી મોટી ચાલબાજીઓ ચાલ્યા. અને તેઓએ અંદરોઅંદર કહ્યું કે તમે તમારા માબૂદોને છોડી દેશો નહીં, યાની કે તમે વધ તથા સુવા એ નામની મૂર્તિઓ ને છોડશો નહીં, તેમજ યગુસ યઉક તથા નસ્ર નામની મૂર્તિઓને પણ. આમ સાચે જ તેઓએ ઘણાઓને ગુમરાહ કર્યાને ભટકાવી દીધા. ને એ મારા પાલનહાર, તું એ ઝાલિમોની ગુમરાહીમાં વધારો જ કરજે. આથી તેઓ પોતાના ગુનાહોના કારણે ડૂબાડી દેવામાં આવ્યા ને જહન્નમમાં નાખી દેવામાં આવ્યા. પછી તેમને અલ્લાહના સિવાય કોઈ મદદગારો મળ્યા નહીં. અને નૂહે અર્ઝ કરી કે એ મારા પાલનહાર, જમીનની સપાટી ઉપર વસનારા નાસ્તિકોમાંથી એકને પણ બાકી રહેવા દેજે નહીં. અગર જો તે તેમને બાકી રાખ્યા તો બેશક તેઓ તારા બંદાઓને ગુમરાહ કરી દેશે, ભટકાવી દેશે. અને તેઓ સિર્ફ બદકાર અને એહસાનોને ભૂલી જનારાઓને જ પેદા કરશે. એ મારા પાલનહાર, તું મને માફ કરી દે ને મારા મા બાપને પણ, ને દરેક તે શખ્સને કે જે ઈમાનની હાલતમાં મારા ઘરમાં દાખલ થાય, ને બધા ઈમાનદાર મર્દ તથા બધી ઈમાનદાર ઔરતોને, ને જુલમગારોની બાબતમાં નાશ અને ફના સિવાય કાંઈ જ વધારજે નહીં.